આત્મસુખ માં રાજતા કરે છે. હવે દાદા ભગવાન કોણ છે એના વિશે કદાચ આપ બધા નહીં જાણતા હો, પણ એમનો ટૂંકો પરિચય આપને આપું છું. દાદા ભગવાન જે સ્થૂળ આંખે બધા જુએ છે દાદા ભગવાન નથી. દાદા ભગવાન તો જે અંબાલાલ મોરજીભાઈ પટેલ ના દેહ મંદિર માં પ્રગટ થયેલા સંપૂર્ણ ભગવાન છે, એ 14 લોક નો નાથ છે. અને એ દરેક ફરક એટલો જ છે કે આપણી બધાની અંદર એ વ્યક્ત થઈ ગયેલો છે, સંપૂર્ણ પ્રગટ થઈ ગયેલો છે. અને ત્યાં પરમાત્મા છે એમની પાસે, ત્યાં આપણને સંસારના સર્વ દુઃખો થી માંડીને છેક આત્માના સુખનું આપણને પ્રાપ્તિ. આ ભગવાન જ્ઞાની, જે જ્ઞાની પુરુષમાં પ્રગટ થયા છે તે અત્યારે આપણા બધાના અહોભાગ્યથી આપણને બહુ જ સુલભ રીતે પ્રાપ્ત થાય એમ છે. અને જ્ઞાની એટલે કોણ કે જેને કીર્તિની, માનની, લક્ષ્મીની, શિષ્યોની, વિષયની કોઈ પણ પ્રકારની ભીખ નથી રહી, અને જે સંસારના આખા જગતનું સોનું આપે તો બી જેને ખપતું નથી, એવા પુરુષ જ્યાં હોય ત્યાં આગળ ભગવાન પ્રગટ થાય છે. અને એ પોતે નિરંતર આત્મામાં જ રહે છે, એક ક્ષણ પણ દેહમાં રહેતા નથી, મનમાં રહેતા નથી, વાણીમાં રહેતા નથી, અને નિરંતર આત્મામાં જ રહે છે. અને એવા પુરુષ જયારે આપણને મળે ત્યારે તમામ શાસ્ત્ર એક અવાજે બોલી ઉઠે છે કે આવા પુરુષ જયારે મળે ત્યારે તમારે છેક મોક્ષની પ્રાપ્તિ થાય એમ છે. હવે પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે એક અજાયબ માર્ગ કુદરતી રીતે પ્રગટ થયો છે. મોક્ષની પ્રાપ્તિ માટેના બે માર્ગ છે, એક ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રયત્નો કરવાનો, પુરુષાર્થ કરતા કરતા ક્રમિક માર્ગની રીતે આગળ વધે, તપ ત્યાગ જપ કરતા કરતા, ક્રોધમાન માયાલોભને શુદ્ધિકરણ કરતા કરતા જાય ત્યારે કેટલાય અવતારે પોતાના આત્માનો ભાવ ભાન થાય, એનો અનુભવ થાય. એ બહુ જ કઠિન માર્ગ છે અને આ કાળમાં એ માર્ગ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. એટલે કુદરતે પણ જગતને એક અક્રમ માર્ગ દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લો કર્યો છે. અને એ માર્ગમાં એક માર્ગ દ્વારા આપણે પગથિયા નહીં ચડવાના, પણ લિફ્ટમાં જેમ આપણે ટોપ પર પહોંચી જઈએ એ રીતે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એમની પાસેથી એક કલાકમાં જ આત્માનો અનુભવ થાય છે. અને એનો અનુભવ આજે ઓછામાં ઓછા 40,000 લોકોને ભારતમાં તેમજ પરદેશમાં થયો છે. અને સંસારમાં રહીને સ્ત્રી પુત્રો બધાની સાથે રહીને પણ પોતાના આત્મામાં રહી શકે છે, ક્ષણ પણ આત્માનું લક્ષ્ય ચૂક્યા વગર સંસારની સર્વ જવાબદારી આદર્શપણે પૂરી કરી અને મોક્ષ તરફ પ્રયાણ થાય એવો અક્રમ માર્ગ અત્યારે આ કાળમાં પ્રગટ થયો છે. અને જે કોઈને પણ ખરેખર મુક્તિની વાંચના હોય, જિજ્ઞાસા હોય, પોતાનો આત્મા જાણો હોય, તો જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં જે જ્ઞાન આપ્યું, પ્રગટ પુરુષ જયારે આવે છે ત્યારે જે આત્માનું જ્ઞાન થાય, એવા પુરુષ જયારે આપણને ભેગા થાય ત્યારે આપણું પણ અર્જુનની જેમ કાર્ય થાય. અને એવા પુરુષ આજે આપની સમક્ષ આ ધરતી પર બિરાજે છે. અને એ પૂજ્ય દાદાશ્રી શિકાગોમાં અત્યારે બિરાજે છે. જે કોઈને પણ ભાવના હોય એમનો સંપર્ક સાધે. અને લગભગ 28મી તારીખ સુધી અહીંયા છે. તો ભૂપેન્દ્ર શાહ ટેલિફોન નંબર એરિયા કોડ 312-960-3014, ફરીથી બોલું 312-960-3014, આ ટેલિફોને સંપર્ક સાધે અને પરમ પૂજ્ય દાદાશ્રીનો પૂરેપૂરો લાભ લે એવી બધાને નમ્ર વિનંતી. જય સચ્ચિદાનંદ. સાડીમાં નવું, ડિઝાઇનમાં નવું અને પાલવમાં એક નવા જ પ્રકારની સાડી જાપાનથી નવું નામ લઈને પ્રથમ વાર આવે છે, જેનું નામ છે આસો પાલવ. જે કામદાર ઇમ્પોર્ટમાં મળે છે, જેનું સરનામું છે 5024 નોર્થ બ્રોડવે શિકાગો. અને હા, આ ઉપરાંત બીજી બધી સાડીઓ સેલમાં મળશે, તો જરૂર મુલાકાત લો કામદાર ઇમ્પોર્ટની. પટેલ, આવતીકાલે શું થવાનું છે તે તો કોને જાણે છે, પણ શ્રાવણ માણસ આવતીકાલે ગમે તેવા સંજોગોમાં પણ કુટુંબીજનોનો હિત સંપૂર્ણ રીતે જળવાઈ રહે તેવી જોગવાઈ કરે છે. આવી જોગવાઈ કરવામાં શ્રી રમણ કે પટેલની મદદ લો, કારણ કે જોન હેન્કોક મ્યુચ્યુઅલ લાઈફ ઇન્સ્યોરન્સના એજન્ટ છે. ઘર, મોટર કાર કે બીજી કોઈ પણ જાતના ઇન્સ્યોરન્સ માટે આજે તેમનો સંપર્ક સાધો. શ્રી રમણ કે પટેલ, 950 મિલવોકી એવન્યુ, ગ્લેનવ્યુ, ઇલિનોય 6025-299-1916 અથવા 7285451. હા ઘર જ સારી પેલેસ. સગા સંબંધી કે મિત્રોને મળવા ઇન્ડિયા જવાના છો, ખાલી હાથે જવાની કોઈ જરૂર નથી. ભારતમાં ખૂબ જાણીતી સાડીઓ વ્યાજબી ભાવે લેવા માટે આજે જ ભારત સારી પેલેસની મુલાકાત લો. 2316 વેસ્ટ ડિવોન પર આવેલા ભારત સારી પેલેસનો ફોન નંબર છે 465-44-96, એટલે કે 465-4496. તમારે પોતે પહેરવાની હોય તો ખુશખુશાલ થશો, અને કોઈને ભેટ આપશો તો મિત્ર કે સગા સંબંધીઓ પણ તમારા ઉપર વરસી જ પડશે. આજે જ ભારત સારી પેલેસની મુલાકાત લો. ફોન નંબર 465-4496. શ્રોતા મિત્રો, પૂજ્ય દાદા અત્યારે અમારી સાથે છે. પૂજ્ય દાદાશ્રી શિકાગો ખાતે તારીખ 27 સુધી છે, અને એ માટે આપ સંપર્ક સાધી શકો છો શ્રી ભૂપેન્દ્ર શાહ, ફોન નંબર 9603014. તો દાદાને શ્રોતા મિત્રો આપના વતી હું આવકાર આપું છું, અને કેટલાક સ્વાભાવિક રીતે આપના દિલમાં જે પ્રશ્નો ઉપસ્થિત થાય એમાંના કેટલાક પ્રશ્નો અમે દાદાશ્રીને પૂછીશું. તો પૂજ્ય દાદા, અમારો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ જગત કોણે બનાવ્યું અને જગત કઈ રીતે ચાલે છે? આ જગતને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ભગવાને બનાવેલું છે, અને રિયલ વ્યૂ પોઈન્ટથી એ કુદરતી રીતે એટલે વૈજ્ઞાનિક રીતે થયેલું છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. અને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એટલે બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ ઇઝ કરેક્ટ. એન્ડ બાય રિયલ વ્યૂ પોઈન્ટ, ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. જે માણસો પોતે ભાવ કરે છે એ ભાવ છે તે મોટા કોમ્પ્યુટર જેવામાં જાય છે, અને પછી કોમ્પ્યુટર માંથી જે જવાબ નીકળે છે તેનાથી બધું આ વાસ્તવિકતા ચાલ્યા કરે છે. તે સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવિડન્સ તરીકે બધા ચાલ્યા કે સંજોગો બધા ભેગા થાય, સ્પેસ ભેગી થાય, ટાઈમ ભેગો થાય તો એ બધું કામ કાર્ય થાય, નહીં તો કાર્ય ન થાય. સ્પેસ ભેગી થાય, ટાઈમ ભેગો થાય, બધા કરતો બધું કાર્ય થાય, નહીં તો કાર્ય થાય નહીં. પૂજ્ય દાદા ભગવાન, આ ભગવાન ક્યાં છે? ભગવાન આકાશમાં રહેતા નથી. આકાશમાં હું બધે ફરિયાદો કોઈ જગ્યાએ ભગવાન રહેતા નથી. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. ફરી બોલું, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર, આંખથી ના દેખાય, દૂરબીનથી ના દેખાય એવા નાના નાના જીવો, પાર વગરના છે, જીવોથી જ ભરેલું આ જગત છે. તેને મેં ભગવાન પોતે વાસ્તવિકતાથી રહ્યા છે. દાદા, ક્રોધ માણસને આવે છે એ શું છે, એ કેવી રીતે બંધ કરી શકાય? ક્રોધ માણસને આવે છે, એ ક્રોધ એ વીકનેસ છે. જેમ કોઈ માણસના બોસ હોય, એ બોસ છે તે પેલા ભાઈને ઉપર ગુસ્સો કરે, તો બોસ છે તે એમના વાઇફ થી છંછેડાઈને આવ્યા હોય અને ગુસ્સો કરે પોતાના સેક્રેટરી ઉપર, સેક્રેટરી નો કોઈ દોષ ના હોય છતાં ગુસ્સો કરે છે. સેક્રેટરી સમજી જવું જોઈએ કે આમાં મારું કોઈ કારણ ન હોવા છતાં ગુસ્સો કરે છે, માટે આ મારો જ કઈ પહેલાનો દોષ છે, માટે આ મારા જ કર્મ નો ઉદય છે, માટે આ દોષ મારો છે, માટે આ સાહેબ નો કોઈ દોષ નથી. એવું નિર્દોષ રીતે જોવામાં આવે તો ક્રોધ બંધ થઈ જાય. જે દાદાશ્રી, સંસારનો આંતરિક હેતુ શું છે? થઈ ગયું થઈ ગયું. સંસારનો આત્યંતિક હેતુ મોક્ષ છે, ઇન્ડિપેન્ડન્ટ પણ છે, ભગવાન પણ ઉપરી નહીં, ભગવાન પોતાનું સ્વરૂપ છે. એટલે આત્યંતિક હેતુ મોક્ષ, એટલે નિરંતર પોતાના સ્વભાવમાં રહેવું, નિરંતર પોતાના પરમાનંદમાં રહેવું, અને કોઈ ઉપરી નહીં, અંડર હેન્ડ નહીં, એવો એનો છેલ્લો હેતુ છે આ જગત નો. એના માટે આ જીવી રહ્યા છે. તે જેમ જેમ ડેવલપ થતા જાય છે તેમ તેમ આગળ જતા જાય છે. જેમ જેમ મોહ ઓછો થતો જાય છે તેમ તેમ આગળ આગળ પ્રગતિ થાય છે, અને મોહ ખલાસ થાય એનો મોક્ષ થાય છે. અત્યારનો પહેલા અડધા કલાકનો કાર્યક્રમ મહેન્દ્ર મહેતાના સૌજન્યથી રજૂ કરવામાં આવી રહ્યો છે. મહેન્દ્ર મહેતા આપણા ગુજરાતના ધારાશાસ્ત્રી છે. એ તમારી સાથે ગુજરાતીમાં વાત કરી શકશે, તમારી મુશ્કેલીઓ તમને સમજાવી શકશે, અને એ તમારી જરૂરિયાત સમજી શકશે. મકાન ખરીદવું હોય કે ધંધો શરૂ કરવો હોય, આ બધા જ કામ માટે તમે શરૂઆતથી જ મહેન્દ્ર મહેતાનો સંપર્ક સાધો તો ભવિષ્યમાંથી મુશ્કેલીઓ તમે દૂર કરી શકશો. તેમની ઓફિસ 2609 વેસ્ટ પીટરસન ઉપર છે, અને તેમનો ટેલિફોન નંબર છે 769-2380. તમારા જીવનના યાદગાર પ્રસંગો જેવા કે બર્થડે, એનિવર્સરી, બેબી શાવર, લગ્ન તથા પાર્ટી વિડીયો પર ટેપ કરી શકો છો. તો એ અંગે આ પ્રોફેશનલ સેવા માટે ચંદન વિડીયોનો સંપર્ક સાધી શકો છો. ચંદન વિડીયોના શ્રી નટુભાઈ પટેલ આ કામના નિષ્ણાત છે. આ ઉપરાંત 8mm તથા 16mm ની મૂવીને વિડીયોમાં પણ ફેરવી શકશો. તો યાદ રાખો, ચંદન વિડીયો, તેમનો ટેલિફોન નંબર છે 298-8339. અત્યારે ચાલી રહેલા પ્રચંડ સેલનો લાભ લેવાનું રખે ચૂકતા. બોલપેન, ઇસ્ત્રી, ટોસ્ટર જેવી જરૂરિયાતની વસ્તુઓથી માંડી મોંઘી ભેટ સોગાદની વિશિષ્ટ ચીજો માટેનું અદભુત સેલ તાજેતરમાં ચાલી રહ્યું છે. વર્ડ ઇમ્પોર્ટ 2352 વેસ્ટ દેવાન શિકાગો ખાતે આવેલું છે. 2352 વેસ્ટ દેવાન, તેમનો ટેલિફોન નંબર છે 465-0116. ફોન ફરીથી નોંધી લેશો, 465-0116. પટેલ બ્રધર્સમાં હાલમાં જૂન મહિનાનું સેલ ચાલી રહ્યું છે. સેલ પૂરું થાય તે પહેલા તેનો લાભ લેવાનું રખે ચૂકતા. આ સેલ પટેલ બ્રધર્સની આવેલી તમામ દુકાનોમાં ચાલી રહ્યું છે. તેમની દુકાન શિકાગોમાં 2552 વેસ્ટ દેવોન, 2034 વેસ્ટ દેવોન, 1631 ઓક્ટન પેલેસ ડિસ્પ્લેન તથા 160 ઓલ્ડ સ્ક્વેર શોપિંગ સેન્ટર બ્લુમિંગ ડેલમાં આવેલી છે. વધુ વિગત માટે પટેલ બ્રધર્સની મુલાકાત લો, અગર તો ફોન કરો 764-1857. તો શ્રોતા મિત્રો, ફરી એક વખત પૂજ્ય દાદા સાથે જીવનમાં જાણવા જેવા અને પ્રભુ ભક્તિમાં લય થવા માટેના એવા કેટલાક પ્રશ્નો આપણે પૂછીએ. પૂજ્ય દાદા, ધ્યાન એ શું છે અને ધ્યાન કેટલા પ્રકારના છે? ધ્યાન એ મેડિટેશન છે, અને એના ચાર પ્રકારના ધ્યાન, ચાર પ્રકાર છે. એક રૌદ્ર ધ્યાન, એક અર્થ ધ્યાન, એક ધર્મ ધ્યાન અને એક શુક્લ ધ્યાન. આ ચાર પ્રકારના ધ્યાન નિરંતર દરેક જીવને રહે છે જ. એમાંથી રૌદ્ર ધ્યાન એટલે શું, કે કોઈ આપણું અપમાન કર્યું તે કઈ આપણામાં રુદ્ર પરિણામ થાય છે, રૌદ્ર ધ્યાન કહેવાય છે. કોઈ આપણા $1,000 હાથમાંથી લઈ ગયો તે વખતે વિચારો ગરમ થાય છે, ગુસ્સે થાય છે, એ રૌદ્ર ધ્યાન છે. પછી કોઈ માણસ આપણે ઘેર આવ્યા 5-7 જણ, અને તે આપણને એમ આ બોલા આપણે બોલાવીએ ખરે આવો પધારો, પણ મનમાં એમ થાય કે આ ક્યાંથી અત્યારે આવ્યા, એ આર્ત ધ્યાન છે. તે રૌદ્ર ધ્યાનથી નરક ગતિ છે, આર્ત ધ્યાનથી જાનવર ગતિ છે. અને ધર્મ ધ્યાન, જ્યારે કોઈ આપણને ત્રાસ આપે તે કડે મનમાં એમ કરીએ નક્કી કે મહારાજ કર્મનો ઉદય છે માટે આ ત્રાસ આપે છે, એમાં એનો દોષ નથી, તો એ ધર્મ ધ્યાન થાય છે આવા વિચાર કરવાથી. અને એ ધર્મ ધ્યાનથી મનુષ્ય ગતિ અને દેવ ગતિ પણ પ્રાપ્ત થઈ શકે છે, અને શુક્લ ધ્યાનથી મોક્ષ થઈ શકે છે. અને તે સિવાય બીજા ધ્યાન છે કે જે તમે છે તે મંત્રોને ધ્યાનમાં લો, આંખમાં મંત્રો હોય તે બંધ આંખે તમે વાંચો, એ તે વખતે જે ધ્યાન રહે છે, એકાગ્રતા રહે છે, એનાથી ધ્યાનનું પરિણામ સારું આવે છે. અગર તો મૂર્તિ હોય તે મૂર્તિને આંખમાં આંખ મીચીને એ કરો, એકાગ્રતા કરો, એટલે ધ્યાનનું પરિણામ સારું આવે. એ રીતે પણ ધ્યાન થઈ શકે છે, બીજા પણ ધ્યાન થઈ શકે. તો પૂજ્ય દાદા, પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો ભેદ સમજાવી શકશો? પ્રારબ્ધ અને પુરુષાર્થ એની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખવામાં આવે તો જે સમજાય એવી વસ્તુ છે. પુરુષાર્થ માં કોઈ સંજોગોની જરૂર હોતી નથી, અને પ્રારબ્ધ માં તો અહીંથી તમારે ઓફિસમાં જવું હોય તો એ પ્રારબ્ધ કોને કહેવાય છે? અહીંથી ઓફિસમાં જવું હોય તો શરીર સારું હોય, પગ સારા હોય, ગજવામાં ડોલર હોય, ગાડી હોય, એ બધા સાધનો હોય તો જ આપણે જઈ શકીએ, તો એ પ્રારબ્ધ કહેવાય. સાધનોથી જઈ શકાય છે, બધા સાધનોની જરૂરિયાત પડે છે, એ બધું પ્રારબ્ધ છે. અને પુરુષાર્થમાં કોઈ સાધનની જરૂર નથી, એ વગર સાધને થઈ શકે એમ છે. અને પુરુષાર્થ, ખરો પુરુષાર્થ, પ્રકૃતિ અને પુરુષાર્થ બે જુદું પડ્યા પછી પોતે પુરુષ થાય ત્યારે ખરો પુરુષાર્થ શરૂ થાય છે. ત્યાં સુધી આ ભ્રાંત પુરુષાર્થ તો છે જ, કે કોક આપણને ગાળ દીધી તે વખતે આપણે ક્ષમતા રાખીએ એ મોટો પુરુષાર્થ છે. ગાળ દીધી તે ક્ષમતા રાખીએ મોટો પુરુષાર્થ છે. આપણને $500 આપણી પાસે પડાવી લીધા તે ઘડે સમત્વ પરિણામ રાખીએ એ પણ મોટો પુરુષાર્થ છે. આવી રીતે પુરુષાર્થ અને પ્રારબ્ધ, પ્રારબ્ધમાં હંમેશા બધા સંજોગો ભેગા થાય તો જ કાર્ય થાય, અને પુરુષાર્થમાં બીજા સંજોગોની કઈ જરૂર નથી. તો આપનો ખૂબ ખૂબ આભાર. આ પહેલા અડધા કલાકનો કાર્યક્રમ શ્રી મહેન્દ્ર મહેતાના સૌજન્યથી રજૂ કરવામાં આવી રહ્યો હતો. અત્યારે 8:30 થઈ છે. ગીત ગુજરી રજૂ કરે છે વિતેલા સપ્તાહના સમાચારોનું વિહંગાવલોકન કરાવતો ખાસ કાર્યક્રમ સમાચાર દર્શન. ઇન્ડિયા એબ્રોડના સૌજન્યથી ગુજરાત સમાચાર પર આધારિત આ સમાચારનું સંપાદન કર્યું છે શ્રી ચિત્તરંજન દેસાઈએ. આ સમાચાર આપને ધીરુ પટેલ વાંચી સંભળાવે છે. પ્રતિબંધિત ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશન તથા દળ ખાલસાના સભ્યો અને લડાયક શીખ નેતા સંત જનરલ સિંહ ભિંદરનવાલે જાણીતા સંત પૂજ્ય દાદા ભગવાન શિકાગોની મુલાકાતે આવ્યા છે. તેઓ તારીખ 27 લગી શિકાગો ખાતે રહેનાર છે. તેઓ શ્રી બીજાઓની મુશ્કેલી સાંભળી અને માર્ગદર્શન પણ આપશે. તેમનો સંપર્ક સાધવા માટે શ્રી ભૂપેન્દ્ર શાહનો ફોન દ્વારા સંપર્ક સાધી શકો છો. તેમનો ફોન નંબર છે 9603014. તેમનો ફોન નંબર છે 9603014. તો ગુજરાતીમાં સમાચાર પૂરા થાય. સાડી પેલેસ, રંગબેરંગી સાડીઓ, સિક્કો, ઘડિયાળો, વિડીયો, મૂવી, મુસાફરી માટેનો સામાન ખરીદવા માટે ઇન્ડિયા સાડી પેલેસની આજે જ મુલાકાત લો. 2534 વેસ્ટ જવાન પર આવેલા ઇન્ડિયા સાડી પેલેસમાં ઉત્તમ જાતના શૃંગાર સાધનો, પેટ આપવા માટેની વસ્તુઓ ઉપરાંત સૂતનું કપડું, સલવાર અને દુપટ્ટા પણ મળે છે. બહોળી પસંદગી અને વાજબી ભાવ માટે ઇન્ડિયા સાડી પેલેસ. સરનામું છે 2534 વેસ્ટ જવાન એવન્યુ. ટેલિફોન નંબર છે 338-21-27. 338-21-27. સુંદર ગીત તુમારો રોકે ના, રમી જશે ભૈરામ, અરે રમી જશે ભૈરામ. આવ્યો છું તો જઈશ રે હું. ફાઈ 30 જૂન શનિવારે સાંજના 7:30 સેન્ટર ઇસ્ટ ઓડિટોરિયમ 7701 નોર્થ લિંકન એવન્યુ સ્કોકી ખાતે. પ્રવેશ ફી $4 and $5. વધુ માહિતી માટે સંપર્ક સાધો પેટ્રિક માર્ક 7880072, પદ્મા અનંતાણી 6823007 અને કીર્તિકર ઠાકર 7645302. 110 અને 220 વોલ્ટના એપ્લાયન્સીસ માટેનું જાણીતું મથક એટલે વર્લ્ડ ઇમ્પોર્ટ. વર્લ્ડ ઇમ્પોર્ટની મુલાકાત જાત જાતના કેમેરા, વિડીયો ઇક્વિપમેન્ટ, રેડિયો, ટીવી જેવી તમારી મનપસંદ ચીજો માટે સત્વરે લો. અત્યારે ચાલી રહેલા પ્રચંડ સેલનો લાભ લેવાનું રખે ચૂકતા. બોલ પેન, ઇસ્ત્રી, ટોસ્ટર જેવી જરૂરિયાતની વસ્તુઓથી માંડી મોંઘી ભેટ સોગાદની વિશિષ્ટ ચીજો માટેનું અદભુત સેલ તાજેતરમાં ચાલી રહ્યું છે. વર્લ્ડ ઇમ્પોર્ટ 2352 વેસ્ટ દેવાન શિકાગો ખાતે આવેલું છે. 2352 વેસ્ટ દેવાન ને તેમનો ટેલિફોન નંબર છે 4650116. ફોન ફરીથી નોંધી લેશો 4650116. સ્વામિનારાયણ મિત્રો, શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર તરફથી ભાવિક જનતા માટે ખુશખબર. પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ 24મી જુલાઈ થી 7મી ઓગસ્ટ સુધી શિકાગોની જનતાને સત્સંગનો લાભ આપશે. જુલાઈની 28મી ને શનિવારે સવારે 7:30 વાગે ગ્લેન એલેન શિકાગોના મંદિરમાં વિશ્વ શાંતિ યજ્ઞથી શુભ દિનની શરૂઆત થશે. તે જ દિવસે બપોરે 12 વાગે ડાઉનટાઉનમાં મિશિગન અને વેકરના જંકશનથી નગરયાત્રા આરંભાશે. ત્યારબાદ બપોરે 4 વાગે મેકોર્મિક પ્લેસમાં ભવ્ય સ્વાગત સમારંભ છે. જુલાઈની 29મી ને રવિવારે સવારે 9 વાગે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને રાજા કૃષ્ણદેવની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે. માહિતી માટે ફોન નંબર છે 4691484 4691484. પટેલ બ્રધર્સમાં હાલમાં જૂન મહિનાનું સેલ ચાલી રહ્યું છે. સેલ પૂરું થાય તે પહેલા તેનો લાભ લેવાનું રખે ચૂકતા. આ સેલ પટેલ બ્રધર્સની બધી જ દુકાનોમાં ચાલી રહેલ છે. તેમની દુકાન શિકાગોમાં 2542 વેસ્ટ દેવોન, 2034 વેસ્ટ દેવોન, 1631 ઓક્ટન પેલેસ દેસપ્લેન તથા 160 ટી ઓલ્ડ સ્ક્વેર શોપિંગ સેન્ટર બ્લુમિંગડેલમાં આવેલી છે. વધુ વિગત માટે પટેલ બ્રધર્સની મુલાકાત લો, અગર તો ફોન કરો 7641857. અને શ્રોતા મિત્રો, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામીશ્રીની શિકાગો ખાતે જુલાઈ 24થી ઓગસ્ટ 7 સુધી અહીંયા વિચારણા કરશે અને આ પ્રસંગને અનુરૂપ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણના અહીંના પ્રમુખ શ્રી કરસનજીભાઈ સંઘાણી અને શ્રી કાંધીભાઈ પટેલ અત્યારે અમારી સાથે અમારા સ્ટુડિયોમાં છે. આપને જરૂરથી રસ પડશે કેટલીક એ અંગેની અને પ્રમુખ સ્વામીની યાત્રા સંબંધી કેટલીક માહિતી માટેની. તો શ્રી કરસનજીભાઈ, સ્વામીશ્રીના યાત્રાનો હેતુ શું છે? મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામીની દ્વિશતાબ્દીએ તેમનો સંદેશ દરેક ભારતીયને પહોંચાડવો, ન્યુયોર્ક, શિકાગો અને લોસ એન્જલસના મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવી. શિકાગોના પ્રોગ્રામની કોઈક માહિતી આપી શકશો? જુલાઈની 28મી શનિવારે મંદિરે યજ્ઞ અને તે જ દિવસે બપોરે ડાઉનટાઉનમાં ભારત દર્શન નગરયાત્રા અને સાંજે મેકોર્મિક પ્લેસમાં સ્વાગત સમારંભ. ભારત દર્શન એટલે શું કરસનજીભાઈ? આપણા ભારતીય સંસ્કૃતિ અને સર્વધર્મના પ્રતિક રૂપે નગરયાત્રાનું આયોજન કરેલું છે. કારણ કે આપણે ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ છીએ અને તેને જાળવી રાખીએ એ આપણી ફરજ છે. રાસ કીર્તન ભક્તિ કરાવી આપણી વિવિધ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે. તો આ પ્રસંગે કેટલા હરિભક્તો પધારશે એવી કઈ આપની માહિતી આપી શકશો? લગભગ 2000 માણસ તેમજ અમેરિકાના જુદા જુદા કેન્દ્રોમાંથી 500 જેટલા હરિભક્તો આવશે. આટલા બધા હરિભક્તોની મેદની થશે એ જાણીને ખરેખર આનંદ થયો. પણ આ બધાને મંદિરેથી ડાઉન સુધી લઈ જવાની આપ કઈ રીતે વ્યવસ્થા કરશો? હા, અમે લગભગ 10 સ્કૂલ બસ મંગાવવાના છીએ. તે બધાને સાનુકૂળ પડશે. બીજા દિવસે રવિવારે સવારે 9:30 વાગે અક્ષર પુરુષોત્તમ મંદિરમાં મહારાજ રાધા કૃષ્ણ તેમજ ગણપતિ અને હનુમાનજી દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તો આ હતા શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ શ્રી કરસનજીભાઈ સંઘાણી. શ્રી પ્રમુખ સ્વામી શિકાગોમાં પધારે ત્યારે ભક્તો જરૂરથી એનો લાભ લેવાનું ચૂકશો નહીં, કારણ કે એ અંગેની ખૂબ સુંદર વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે. અને આ છે અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવેના સ્વરોમાં તથા સંગીતકાર અવિનાશ વ્યાસ. ભવનગર શેરની ભવનાથ શેરની ભારે રે ગલ ભીલડી. શિકાગોની મુલાકાતે આવ્યા છે. તેઓ તારીખ 27મી લગી શિકાગોમાં રહેનાર છે. તેમનો સંપર્ક સાધવા માટે શ્રી ભૂપેન્દ્ર શાહ ફોન નંબર 9603014. દાદા પધારે પછી જમપી નહીં બેસતો કે એવું કેવું પડે ના કેવું પડે? તમને કેમ લાગે? સારું લાગે છે. કેવું પડે? બહાર કાઢવું પડે, પહેરી જાય પછી ટેવ પડે ને. એ જો તારી થશે તો પછી આ જ્ઞાની પૂરું તેને બુદ્ધિ ના તે જ્ઞાની રીતે બધી રીતે જો પ્રગટ થયેલા ભગવાન ચૌદ લોક નો નાથ જે માગે એ મળે એવું હોય આ તો એમના ક્રોધ માર માયા રૂપ ના હોય. સંચેડીએ ની સંચેડી તા જોઈ રહ્યો હાફ મળશે કે નહીં ફેણ મળશે કે નહીં તે એમનામાં લોકો ફેર છે રે આપડી પૂળમાં તો સર્વસ્વ જ્ઞાન ખુલ્લું થયું હોય તો એમાં ભગવાન એવું નથી કેતા. લોકો હિન્દુસ્તાન માં મોટા મોટા બુદ્ધિશાળીઓ જેને જબરજસ્ત બળવાખોર માણસ કહેવાય તે એમ કે તમારા દુનિયામાં આવું એ થયું નથી ચમત્કાર. છતાં હું કઉ ચમત્કાર નથી. હજારો ચમત્કાર રોજ થવાના, હજારો ચમત્કાર દાદા. એ ચમત્કાર નથી એના માન્યતા જાય નહીં. આ દાદા ના ચમત્કાર, દાદા હા થયું, હા થયું કામ થઈ જાય એવું. હા જશ નામ કર્મ છે, શું છે જશ નામ કર્મ? એટલે જશ મળે એવું. શું કહ્યું? મહાવીર ભગવાન એવું હતું, જશ નામ કર્મ. કેવું પછી તાકે છે ચમત્કાર કોણ કોઈ કરી શકે નહીં? ચમત્કાર જેને સદા જવાની શક્તિ હોય તે કરી શકે. લોકો લાલતી છે ને તેથી આ દુતારા છોડે નહી. આપડે ગુજરાતી કહેવત છે ને, લોભિયા હોય ત્યાં દુતારા. એટલે બધું આચાર્યા કરે, એમાં ઊંડા ઉતરવું નહીં. આપણું હે આપણું હાથ બગડે, મોડું બગડે ને. જગત છે ને એમને કહેતા તમે હારું ખોટું અમને અધિદ્ર આપો, આપડે આપણું મોડું શું બગાડી? ચોર દે આપડે પૂછીએ કે ભાઈ તું ચોરી શું કરું છું? તક મારો બિઝનેસ છે, આપડે નાખી દે. કારણ કે નાખી દે આપડે, આપડે બિઝનેસ માં ચોરી નહીં કરતા. સમજ આ ખુલ્લી ચોરી, પેલી બંધ ચોરી, ખુલ્લી પેલી ખુલ્લી દેખાય એમાં. આ ખાનગી ચોરી, આ બધું કશું અમારે ત્યાં ના પડે. અમારે ત્યાં નવો સિક્રેસી બુક ની માફક ખુલ્લું, પુસ્તક ની માફક ખુલ્લું, ચોપડી ની માફક ખુલ્લું એમ કે ઓપન ધ સ્કાય. જાતે 12 વાગે 1 વાગે અને કોઠી ઉપર જે નવું બધું છે ત્યાં આગળ હું રહું છું. કોઠી ચાર ભાડા નું કરું છું તે હીરાબાગ. મારે તીજે મારે અમે નવું બધું ને એમાં ફ્લેટ જે છે તેમાં મારે તો આ નથી આવું કે તબે રાખવા પડ્યા. એમની ઉંમર 43 વર્ષ નાખે આપડે ઠીક ના આવી જાઓ એને ઠીક લાગે એવું કરવું પડે. માવાની પોર છોડવી કોઈને ના ગમે દાદા. માવાની પોર છોડવી કોઈને ના ગમે. હા ના ગમે બધાને, પોરવાળા નહીં બહુ. મામાજી પોળ માં રોજ જવાનું, મારે રોજ જઈ અને આમ કરીને આમ કરી હીરાબા ને વિધિ કરી, માથા પર વિધિ કરી, પછી રોજ પાસ કરવાનું. એટલે 73 વર્ષની ઉંમર એમને ના જોઈએ, રોજે જવાનું. છોકરા બધું બરી પરવારી છે ના અત્યારે. એ રફ મારે છે ને, બે રફ મારી અત્યાર સુધી હગા વાળા છોડીઓ રહેતી હતી, ખાવા કરી હતી. તારે કોઈ છોડીઓ બધી પાણી ગયો તારો શું કહે? એક જૈન બેન છે, બહુ સારો છે, એની સેવાઈ કરે છે, જમાડે છે પોતાને. શું કહે? અને બીજા 2-3 ભક્તો હોય તે એની સેવા કરનારા રાજદેવ. ટાઈમ જ લાગે ને લોકો, 84 તારીખ માં તમે થઈ જશો એટલે તમારું કેલ્ચ્યુલ બતાવી દેશે દાદા, તમારી આટલી એપોઇન્ટમેન્ટ છે. ગાડી પત્યું નથી. તેજેન્દ્ર પ્રસાદ મારા જગત નું કલ્યાણ કરવા નવરો જ પડતો નથી. આડા તો રાત હવાના આડા છ થી રાત ના 11:30 સુધી સર્વિસ છે મારી. આડા 6 વાગે શરૂ થાય એ બધા ભક્તો જાણે બધા કે આડા 6 વાગે દાદા શરૂ કરે છે 11:30. તેમાં 2 કલાક બપોર ના આરામ માટે આપે, તે આરામ માટે આપે છે ને. તે શું કરવું પડે જાણું કે નહીં? પછી બહાર મૂકેલો ઇંગ્લિશ હોય છે દાદા? ડાયમંડ લખે ઇંગ્લિશ સર કોને ઇંગ્લિશ કરી છે ને એક જણ પ્રોફેસર. But commandment is the more appropriate word. It's going to command, right? બરોબર. એને બ્લોક જ્ઞાન લીધા પછી લખી છે એને તો ડાયમંડ જેવું લાગ્યા. તને ફુલાર કરે તો આમ કરે તમે એમને કયા વેચે તે મિત્ર તેરી પહેલા પાઇપ છોડી દીધી નહીં દાદા? પાઇપ પીતા તે છોડી દીધી. હા પાઇપ પીતા તે પંચાવન નથી થઈ બધી સિગરેટ પાઇપ ને કીધું તે પંચાવન નથી થયું. કહી દીધું કે આ કયા તું કહી ને દે તું તને પુરાર કરું ફ્રેન્ડશીપ. પણ એ જતો ના રહે એટલે પછી એને પુરાર ના કરવા પડે. એ તમારા જેવા એક ડોક્ટર હતા તે 10-15 હજાર શરીર મોટા દવાખાના મોટો ડોક્ટર હેર ફીજી છે તે 10-15 હજાર જોવા આવે શરીર ચેકઅપ કરે જોયે. સર મેં કહ્યું ડોક્ટર તમે આ બધું શા માટે કરો છો? ફી તો લેતા નથી કે અમારે તમે 15-20 હજાર વધારે જીવો તો લોકોનું કલ્યાણ થાય એ અમારો હેતુ. શું કહ્યું? એટલે પછી એ ડાક્ટર એક કે છે મને ફી આલો એવું બને. એટલે અવાડો મને એમ થયું ચાલુ માથે બોજો રહેતો ડાક્ટર હતો. કારણ કે ડાક્ટર ભક્ત નહીં ને આવું કરી બેઠા. ભક્ત હોય તો બોજો ના રહે. ડિવોટી હોય તો વાંધો ને. ડિવોટી હોય તો વાંધો નહીં. કારણ કે તો એના આપણે આશીર્વાદ આપતો હોય બધું આપતા જ કરીએ. એટલે એનું વધુ નહીં પણ આને કશું આશા નથી આપીએ. પણ આશીર્વાદ કરે એને ખબર નથી શું આપીએ છીએ. એટલે બોજો રહ્યા કરે. મેં નિર્બેન કરી મૂક્યું એને માગે એથી ડબલ આપો. મને કે તારે આપવું પડશે કે છે એટલે પડશે બોલે તો આ કેવી જતી રીત કર્યું. ડાક્ટર કહ્યું ને તો જે મારો ના આપવું પડશે બાંધી લીધો મને. પછી મને કે છે જે માગો તે આપીએ. મેં કહ્યું ધન્ય છે કિકાણી સાહેબ નાગર હતો. ધન છે કિકાણી સાહેબ લોકો નું કલ્યાણ કરવામાં તમે હેલ્પ કરી મોટો સ્ટેપ ભર્યું. બીજા બધા દાદા ભગવાન અંદર ભગવાન થઈ ગયા. બહાર આવું લખડ શોધે નઈ ને કપડા પહેરવું એ ચડાય લે લોકો બીજું બધું ચડાય ને.